ब्रज गोविंदम ब्रज गोविंदम गोविंदम ब्रज मूढ़मते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षते डुक्रोय करणे भज गोविंदम भज गोविंदम गोविंदम सत्संगत्वे निसंगत्वं निसंगत्वे निरमोहत्वं निरमोहत्वे निश्चलचित्तं निश्चलचित्ते जीवन मुक्ति गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम गोविंदम भज मूढ़मते श्लोक चाले छे सत्संगत्वे निसंगत्वम निसंगत्वे निर्मोहत्वम निर्मोहत्वे निश्चल चित्तम निश्चल चित्ते जीवन मुक्ति सत्संग थी निसंगता एटले के असंगता एटले के अनाशक्ति आवे अनाशक्ति थी निर्मोहीपणु आवे નિર્મોહીપણું આવે એટલે નિશ્ચલ ચિત્ત થાય અને જ્યારે ચિત્ત અચલ થાય સ્થિત પ્રજ્ઞ થાય ત્યારે જીવન મુક્તિ પ્રાપ્ત થાય. જીવન મુક્તિ એટલે જીવતા જ મુક્તિનો અનુભવ. પણ આ બધું શાનાથી થાય છે? સત્સંગથી બધું થાય છે. સત્સંગનો મહિમા ઘણો કહ્યો પણ આપણે સમજ્યા ન હોઈએ એવું બની શકે, એટલે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે પાંચ શરત પૂરી કરે ત્યારે સત્સંગ કર્યો કહેવાય. કઈ પાંચ? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ. આ પાંચ વસ્તુ સત્પુરુષો સાથે આપણે જોડીએ, પાંચ પ્રકારે આપણે જોડાઈએ ત્યારે સત્પુરુષનો સત્સંગ થયો કહેવાય. એમાં શ્રવણ વિશે સાંભળ્યું, સહવાસ વિશે સાંભળ્યું અને સેવા વિશે થોડું સાંભળ્યું. ફરી કહેવાનું મન થાય કે જે આપણા જેવા સાધક છે એમને શ્રવણની તો 100% જરૂર છે જ, કારણ કે સાંભળવાથી જ જીવનની દ્રષ્ટિનો ખ્યાલ આવે, જીવવાની રીતિ નીતિનો ખ્યાલ આવે, ભગવાનનો મહિમા સંભળાય સમજાય અને જીવનમાં જે કરવા જેવું છે એ બધું શ્રવણથી જ આવે, જ્ઞાન શ્રવણથી થાય. પરંતુ જે સિદ્ધ છે, નરસિંહ મહેતા જેવા, મીરાબાઈ જેવા, તુકારામ જેવા, નામદેવ જેવા અને આપણા પરમહંસો ગોવર્ધનભાઈ પરોતભાઈ જેવા ભક્તો, એ બધા સિદ્ધ પુરુષો છે, તો એમણે પણ શ્રવણ રાખ્યું જ છે. કારણ કે ભગવાનની કથા વાર્તા એ સંતોના મુખે સાંભળ્યા વગર એમને શાંતિ થતી નથી, સુખ નથી આવતું. કારણ કે બીજું સાંભળવા જેવું શું હોય એમને? એ સિવાય એમને રસ નથી. સાધક છે એમને પણ સતત સંતોના ભક્તોના મુખેથી કથા શ્રવણ કરવું જ પડે અને પેલા લોકોને સેજ કર્યા વગર ચેન નથી પડતું. બંનેને શ્રવણ છે. એવી જ રીતે સહવાસ, આપણી જેવા સાધકોને માટે સંતોનો સંગાથ, એમની સાથે રહેવું, ભેળું રહેવું, નજીક રહેવું, સુવાણ કરવી એ જરૂરી છે. કારણ કે સહવાસથી જ આપણને જીવનમાં જીવવાનું બળ મળે. વિચારો ઉત્તમ હોય પણ સંતોના સંગાથ વગર ઢીલા પડી જવાય. તો જે સિદ્ધ પુરુષો છે બધા, નરસિંહ મહેતા જેવા, એમને સંતોના સંગાથ વગર ફાવતું નથી, બીજા કોઈની સાથે ગોઠે નહીં, એટલે એમણે પણ સતત સહવાસ છે. આપણે જ જોઈએ છે ને, એવા નહીં જોઈએ છે, મોટા છે એમ નહીં. પછી આવી સેવા, તો આપણા જેવા માટે તો સેવા જરૂરી જ છે, કારણ કે સેવા વગર આપણું જીવન ચોખ્ખું થાય નહીં, પાપ નષ્ટ થાય નહીં. અને જેના સમસ્ત કર્મો અને ભાવને વાસનાઓ નષ્ટ થઈ છે એવા સિદ્ધ પુરુષો, એ પણ સાધુઓની સેવા વગર રહી શકતા નથી. જલારામ બાપા જુઓ તમે, આ તો એમનું દ્રષ્ટાંત લઈએ, એમ સાક્ષાત્કારી જ છે, પણ સાધુઓ ભાળે એટલે ગાંડા થાય, રેવાય નહીં સેવા કર્યા વગર, જમાડ્યા વગર. ખબર પડે વીરપુરની પાદર કોઈ સાધુ નીકળ્યો છે તો દોડીને જાય, પગમાં પડે, દંડવત કરે, લઈ આવે, જમાડે, ત્યાર પછી જ એને શાંતિ થાય. એવાને તો આપણે તો જરૂરી જ છે, એનાથી રહેવાતું નથી ને, આપણે કરવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામી જેતપુરને પાદર આવ્યા છે અને જલારામ બાપાને ખબર પડી કે જૂનાગઢના જોગી ગુણાતીત બાપ કહેવાય છે આવ્યા છે, દોડતા વિચાર આવ્યો. સ્વામી ત્યાં ગોંદરેજી થોડો વિસામો લઈને બેઠા હશે, પગમાં પડ્યા, બાપા મારે ત્યાં પધારો અને ભોજન પ્રસાદ લ્યો. સ્વામી કે બહુ કઈ ઈચ્છા નથી ભિક્ષામાં, જે માગી આવશું એનાથી ચલાવશું, અને અમે તો સ્વયં પાકી છીએ, ઓહો તો હું સીધું સામાન લાવી દઉં. તો જલારામ બાપા લોટો ભરીને ઘી, ઘઉંનો લોટ ને એવું બધું લઈને આવ્યા, લ્યો શીરો ને એવું બનાવી ઠાકોરજીને ધરાવીને તમે પ્રેમથી જમો. ગુણાતીતાનંદ સ્વામી કે અમે તો ગળ્યું ચીકણું ખાતા નથી, એટલે શીરો તો જમશું નહીં, બાટી બનાવીએ અને દાળ બનાવીએ. એ જમ્યા ઠાકોરજીને ધરાવીને. જલારામ બાપા બહુ રાજી થયા, પ્રણામ કરીને પછી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે આ જલારામ છે ને એ જલ્લા અલ્લાહ થઈને પૂજાશે. આવું છે બધું, બહાર બહુ કઈ સારું ન લાગે પણ જે છે એ આપણે તો આપ ખાનગીમ કહેવાય. જલ્લા અલ્લાહ થઈને પૂજાશે એટલે કહેવાનું, સાધુઓને એવા સિદ્ધ પુરુષો હોય, સાક્ષાત્કારી હોય તો સાધુઓ વગર રહી શકતા નથી અને આપણને ફાવતું નથી. કેમ બહુ માથાકૂટ ના જોઈએ, એવું છે બધું. એટલે સેવા બહુ મોટી વાત છે ને, સેવાની વાત ચાલે છે. સેવા શા માટે જરૂરી છે એ આપણે થોડું સાંભળ્યું કે આપણે જે સાધના કરીએ છીએ એ આધ્યાત્મિક સાધના છે, એમાં શ્રમ ઘટી જાય. શા માટે ઘટી જાય? કે સંતોનો રાજીપો મળી જાય તો ઘણું બધું કરવાનું ઘટી જાય, ક્ષણમાં કામ પતી જાય. આપણે દેશી જમાનો હતો ત્યારે ઓલે કળવું ચકમક ને કળીને એવું બધું લઈને ટીચ ટીચ ટીચ ટીચ કરીને માણ અગ્નિ પેટાવતા, ત્યારે અગ્નિ જલતો. હવે કોઈનો જલતો અગ્નિ હોય એની પાસેથી લઈ આવવામાં કાંઈ વાંધો પડે? તરત મળી જાય રસોઈ રાંધવીને કેટલી માથાકૂટ, તૈયાર રસોડું મળી જાય તો બસ આટલો ફેર પડે, રાજીપો થાય તો આટલો ફર્ક પડે. અને એ તો એક સનાતન સત્ય છે, તમે દાન કરો, વ્રત કરો, તપ કરો, એનાથી તમને ભૌતિક સમૃદ્ધિ મળે. હા, સુખ સંપત્તિ દુનિયાની મળે, પણ આધ્યાત્મિક સંપત્તિ ભગવત પ્રાપ્તિ તો સાધુઓની કૃપા વગર મળતી જ નથી. દાન પુણ્યથી સંપત્તિ સંસારની મળે, ભગવાન તો સાધુઓની કૃપાથી મળે. એટલે રાજીપા માટે સેવા કરવાની છે. હવે સેવા કઈ રીતે કરવી એ વિચારવાનું છે. સેવામાં ઘણું સમજવા જેવું હોય છે, તો એમાં આપણે ગયા વખતે મધ્યનું 28મું વચનામૃત વાંચ્યું હતું. એમાં શ્રીજી મહારાજે કહ્યું કે જે સંતો ભક્તોની સેવા કરે છે એના ઉપર અમારો અતિશય રાજીપો થઈ જાય છે. એટલે ભગવાન પણ રાજી થાય છે. એટલે ભગવાનનો રાજીપો મળે પછી શું જોઈએ બીજું? પણ એ સેવા કેમ કરવી? મધ્યના 25માં કયા પ્રમાણે મહારાજ કયા ઉકા ખાચરની પેઠે સેવાનું વ્યસન પડે, વ્યસન પડી જવું જોઈએ. આ તમાકુ ગુટકા વાળાને નથી વ્યસન પડી જતું, ચા પાન બીડી વ્યસન છે. એમ સેવા ન મળે તો ફાવે નહીં. લ્યો, આવું વ્યસન કેટલાને હોય? કોઈક જ હોય નારાયણ ભગત જેવા. પણ એટલું તો કરીએ કે સેવા ગોતવી, કોઈ બતાવે અને કરે એ મધ્યમ, પણ પોતાની મેળે ગોત્યા જ કરે. ખાલી આર્થિક જ નથી, પૈસે ટકે સેવા કરવી એ તો છે જ, દેહ કરીને જે ખાસ સેવાનો મહિમા છે એ વાત ચાલે છે. પૈસા દઈને છૂટી જવું એ સરળ છે, ભગવાન આપ્યું હોય શ્રદ્ધા જોઈએ એ મોટી વાત છે, પણ આજે સેવાની વાત ચાલે છે એ શરીરથી છે. સેવા ગોત્યા કરે, બીજાને બતાવે તો કરે, અને ત્રીજાને બતાવે તોય ના કરે, ચોથો એવો કે બતાવે તોય અવગુણ લે. આપણે કમસે કમ ગોતવી, ન મળે તો બતાવે તો એ તો કરવું જ, તો એ ઉત્તમ છે. કારણ કે કોઈ આપણને સેવા બતાવે એવું લાયક થવું, એના માટે પણ લાયકાત જોઈએ. કારણ મોઢું જોઈને બોલે ને કોઈ, આને આને કહેવાય ને આને ના કહેવાય, બધાને કંઈ થોડુંક કહેવાય છે. તમે જોઈએ ઘણીવાર આપણે ને કામકાજ હોય તો ગોતતા હોય, તમે લોકો સંસારમાં ગોતતા હોય ને ભાઈ આપણે સ્કૂટર ઉપર જવું છે, પણ કોણ લઈ જાય એવો છે, ગોતો કે નહીં? તો ઉછીના પૈસા જોતા હોય તોય તમે ગોતો ને, કે ભાઈ હવે જોઈએ તો છે 2000 રૂપિયા, પણ આમાં કોણ મોઢું દી એવા છે. બસ લાયક થવું ને, કે આપણને નિધડકપણે કહેશે કે જાઓ આટલું કરો, જાઓ આટલું કરી આવો, અથવા તો આ કરો, એ બહુ મોટી વાત છે. જો એટલે એવું છે, આપણે સાધુને રાજી કરવાને એ અલગ વસ્તુ છે, અને સાધુ આપણા ઉપર રાજી થઈ જાય એ અલગ વસ્તુ છે. એ રાજી હોય, આપણને વાલા લાગે સંતો, પણ સંતોને આપણે વાલા લાગીએ એ બહુ મોટી વાત છે. આપણને ગમતા હોય આપણે તો પાછળ પાછળ ભર્યા રાખીએ, પણ એને ગમતું ન હોય તો એને ગમે એવા થવું એ ઉત્તમ છે. તો ઉકા ખાચરની પેઠે સેવાનું વ્યસન સંતોની ભક્તોની. પછી બીજું એ દ્રષ્ટાંતો દ્વારા જ આપણે સમજવાનું છે. ઝીણાભાઈની સેવાની વાતનો પ્રસંગ તો તમે જાણો જ છો, એની સાથે સાથે એમાં સૂત્રો છે સેવાના, એ સમજવાના છે. ઝીણાભાઈ તો પંચાળા અને ના દરબાર છે, જૂનાગઢમાં પણ એમની ખુરશી પડે છે, નવાબ પાસે માનીતા છે, આગળ પડતું વ્યક્તિત્વ છે. એ માંગરોળ આવ્યા અને માંગરોળ આવ્યા ત્યારે ખબર પડી કે ત્યાં કમળસિંહભાઈ વાંઝા બીમાર છે, કમળ સિવાય વાંજા, વાંજા એટલે સથવા રાખો. આજે હવે જ્ઞાતિઓનું બધું ઘણું ઓછું, છતાંય છે ઊંચ નીચના ભેદ. તો ત્યારે તો 200 વર્ષની વાત, એક સથવારા એટલે બહુ સામાન્ય પરિવાર કહેવાય. અને આ બધા દરબારો પોતાના હાથે પગની વાધરી જોડાની બાંધે નહીં. હવે એમને ખબર પડી કમળસિંહભાઈ બીમાર છે, દોડતા ગયા મળ્યા. પણ કમળસિંહભાઈ તો ખાટલામાં બિચારા આમ પરાધીન થઈ ગયા. એમણે જોયું કે ઓહો, આજુબાજુ નજર કરી, બધાના ભાવ જોયા, થયું કે કઈ સેવા થતી નથી. ઘરમાં એક જ સત્સંગી એટલે કુટુંબના બધાને તો વધારાના જ હતા, અને આમે ઘરડા થાય પછી કોઈના માટે કામના હોતા નથી. એ તો જે ઘરડા થાય એને ખબર પડે. એટલે કમળસિંહભાઈને પૂછ્યું, કેમ છે? ઠીક છે, ભજન થાય છે, મહારાજને સંભાળીએ છીએ, સેવા તો બરાબર, ભોજન પણ, દવા ઔષધ તો છે જ. આંખમાં પાણી આવી ગયા, સમજી ગયા કમળસિંહભાઈની આ પરિસ્થિતિ. એટલે ઝીણાભાઈ કીધું કે તમે મુંજાવમાં, હું જૂનાગઢ તમને લઈ જાઉં. અરે રે દરબાર, હું બેઠો નથી થઈ શકતો, એમાં જૂનાગઢ ક્યાંથી આવું? તમે ઘોડા ઉપર બેસારો તો હું બેસી શકું એમ નથી. હવે તો ઠીક મહારાજ મને. અરે એમ હોય, તમને સૂતા સૂતા લઈ જાઉં બસ. હવે આજે છે એવી ગાડીઓ હોય ને લઈ જઈએ તો ઠીક છે. ઢોલિયા સહિત એમને લઈ જવાનો વિચાર કર્યો. ગામમાં મજૂરો ગોત્યા, ત્રણ મળ્યા, એક ન મળ્યા. અને ગામધણી દરબારે હાથમાં ઘોડીનું દોરડું પકડી રાખ્યું અને ખાટલો પોતે એક પાયો ઉપાડ્યો અને એ ગામ બજારેથી નીકળ્યા. એ જમાનાના દરબાર આમ કરે? આ જોવાનું છે, બસ સેવા કરીએ પણ અહંકાર મૂકીને કરીએ, માન મૂકીને કરીએ. નીચી ટેલ મળે તો માને ભાગજો, સાંભળ બેની હરી જાની રીતડી. એના કીર્તનોમાં ઘણા કેટલા ઉપદેશ પડ્યા છે, પણ ગાય વિચારે તો ને. અહંકાર મૂકી દેવો ને માન મૂકીને સેવા કરવી, વાંકા વળવું કઠણ છે. બધાથી આ નથી થતું. આ કચ્છમાં જુઓ તમે, નાના મોટા બધા હોય તો સેવામાં વળગી જાય. હોય બૈરા હોય, બધા સુખી ઘરના હોય, પણ એ વાસણ સાફ કરવા આ તે બધું આપણે આ ગુજરાતના આ બાજુના જલ્દી વળે નહીં. ના, એની પોઝિશનમાં ગોબો પડી જાય. ખોટું ન લગાડું પણ આવું છે, છતાંય સમજવું હોય એ બધા કરે છે, અને ઘણા તો નથી, ન કરે, બસ સેવા કરાવે. ના ના, એ તો અમારી ભેળા એવા કોક આવી ગયા હોય ને તો અમારે એની સેવા જ કરવાની હોય. હા, એ ઉઠે ત્યારે બધું આપણે કાંઈ ન વ્યવસ્થા કરી શકતા હોય તો એના માટે ચાય મંગાવવી પડે. આપણે અડતાય ન હોય પણ હવે શું કરવાનું? એટલે એવું એમ એને એમ હશે એવું લાગતું છે કે સાધુ સેવા માટે જ હોય ને. અરે ઘણી વાર આપણે જોયું છે કે એની એઠી થાળી આપણે ઉપાડી લઈએ ને તોય બોલે નહીં. લઈ જાઓ, વાંધો ને વાંધો, લઈ જાઓ. ત્યારે કોઈક કોઈક હરિભક્તો અમારી સાથે હોય જ્યાં ફરતા હોય ત્યાં, બસ અરે શું કઈ સેવા, એને પૂછવાનું જ ન હોય. મોટા શેઠિયા હોય ત્યાં, મુંબઈના શેઠિયા, અમુક ડીકેન આપણને યાદ કરવા પડે, ધીરુભાઈ શાહ ને બધા છે કેવા લાખોપતિ માણસો, પણ એ દેશ વિદેશમાં હારે હોય એની ચિંતા નહીં કરવાની. એને પૂછો દૂધ પાણી થઈ ગયા, અમારું નહીં પૂછવાનું ચાલો. અને અમારા પહેલાં એ ગ્રહસ્થ હોવા છતાંય જ્યાં ક્યાં જવાના છે, ક્યાં ઉતરવાના છે, એની વ્યવસ્થા તો બધું તૈયાર કરાવીને રસોડામાં ઘૂસી જાય, બેનને મળી આવે, આ મળી આવે, તે લઈ આવે, બધું કરીને ઠાકોરજીનું તૈયાર આવે. એનું પૂછવાનું જ નહીં, ભૂખ્યા તરશે, પૂછીએ તો ગમે નહીં, અમારું થઈ જ જાય, અમે ભૂખ્યા કા મરવાના છે. એવા કેટલા મળે, બહુ આવા તો પગે લાગવા જેવા ખરેખર. અને આપણે તો સાથે હોય, જો એકાદ વાર થોડુંક ન પૂછાયું હોય તો આ તો મગજમાં રાય ચડી જાય. લ્યો એટલા એટલા દાન કરીએ છીએ અને ભાવ પૂછે છે. એટલે ભાઈ દાન કરે એટલે આપણે લાચારી કરવાની. ઘણા હોશિયારી થઈ ગયા હોય છે, ઉતારો જોતો હોય પેલા 1000 રૂપિયા પોંચ ફડાવે. પછી કે ઉતારો જોઈએ છે, એ દાને નથી ને, એ તો તમે પેમેન્ટ કર્યું છે. એટલે સેવા માન મૂકીને કરવી. ભગવાન શ્રી કૃષ્ણ તમે જુઓ, લ્યો રાજસૂય યજ્ઞ થયો તો પતરાવાળા ઉપાડવાની સેવા એમણે કરી. જોકે આપણે જે કેળવાયેલા બધા હોય છે, એ તો ઉત્સવ સમયમાં બધા લોકો બહુ દોડી દોડીને સેવા કરતા હોય છે, જે સેવા કરે એ ફાવી ગયા સમજી લેવાનું. તૈયાર ભાણા ઉપર જમી લે ને, એ તો એનું પુણ્ય દઈને જાય છે. કોને? જે રહેણે રસોઈ આપી છે એને, અને જે સેવા કરે છે એને, એને પુણ્ય જાય છે. માટે ભગવાનને રાજી કરવા હોય ને, આપણું પુણ્ય જે કાંઈ સત્કર્મો અખંડ રાખવા હોય તો સેવા કરે. સેવાનું એવું છે, મોટા એ શું કામની. શબરીની એવી એક કથા છે કે શબરી પહેલા એના ગત જન્મમાં મહારાણી હતા સમ્રાટ, કુંભના મેળામાં ગયેલા, પણ એને સાધુઓની સેવા કરવાનું બહુ ઈચ્છા હતી. પણ હવે રાજમલાજ આ બધા નીકળાય નહીં, ક્યાંય જવાય નહીં, એટલે એને થઈ ગયું કે ઓહો, આ રાજ સમૃદ્ધિ શું કામની, ભગવાન મને બીજો જન્મ એવો આપે કે મને સેવા કરવામાં કોઈ બાધ ન આવે. તો બિલ જ્ઞાતિમાં જન્મા અને પછી સેવા કરી. જાતિનું અભિમાન બહુ નડે, જ્ઞાન નડે, પૈસો નડે, બુદ્ધિ નડે, વિદ્વત્તા નડે. મદન મોહન માલવીયાજી એટલે કેવા, એક તો ઊંચું કુળ વિપ્ર અને વિદ્વાન, વિશ્વ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક. તો ગંગાને કિનારે એ હતા અને ખબર પડી કે સ્વામી રામતીર્થ આવ્યા છે અહીંયા, તો મળવા ગયા. રામતીર્થ, સ્વામી રામતીર્થ નામ તો સાંભળ્યું છે, આમ ગંગામાંથી આમ નીકળે તો સામા મળ્યા. ગંગાનો પટ એવો છે ને કે રેતી ચોંટે જ સ્વાભાવિક. તો મદન મોહન માલવીયાજી પોતાના ખેસથી સ્વામી રામતીર્થના ચરણને એમ સાફ કરવા માંડ્યા. તો સ્વામી રામતીર્થ કે અરે હા હા હા પંડિતજી, રખો રખો, એ ક્યાં કરતે હો, આપ તો વિદ્વાન હો, વડે પંડિત હો. મદન મોહન માલવીયાજી સૂત્રો બહુ સારા, જ્ઞાનાત્મક બોલતા. એમણે કહ્યું કે જે વિદ્વત્તા સંત ચરણે નમે નહીં તો એ વિદ્વત્તા શા કામ નહીં. જે વિદ્વત્તા જો સંત ચરણે નમતે નમે નહીં તો એ વિદ્વત્તા શું કામ નહીં છે, એ નમતી હોવી જોઈએ. શ્રીજી મહારાજે પણ કીધું ને કે સત્સંગ વગર તો વિદ્વાન હોય તો ભક્તિને સત્સંગ વગર અધોગતિ. પ્રસેનજીત મહારાજાના નગરમાં ભગવાન બુદ્ધ પધાર્યા, ગામ ઉમટ્યું દર્શને. તો દિવાનજીએ પ્રસેનજીત મહારાજાને કીધું, આ પ્રથમ મુલાકાતની વાત, કે આપણે બુદ્ધને મળવા જઈએ. પ્રસેનજીત ચીડાઈ ગયા કે હું સમ્રાટ છું અને હું એક ભિક્ષુકને મળવા જાઉં, ભિક્ષુક અહીંયા આવે તો એક ભગવાનની કંથાને લીધે હું એનો આદર કરું, એ બરાબર છે, પણ હું કેવી રીતે એની પાસે જાઉં અને તમે ત્યાં જવાની વાત કરો છો. દિવાનને બહુ જ ખોટું લાગ્યું એ જ ક્ષણે. તમે જો દિવાન પણ કેવા, વાત જાણવા જેવી, દિવાને તુરત જ ઇસ્તીફા રાજીનામું લખી અને હાથમાં કાગળ આપી દીધો, લ્યો મહારાજ રાખો. અરે અરે દિવાનજી, આ તો ક્યાં કરતે હો. બસ મહારાજ, જે સમ્રાટના મોગુટ સંત ભિક્ષુકોના ચરણમાં નમતા ન હોય તો એવા સમ્રાટની ગુલામી કરવા માટે આ દિવાન તૈયાર નથી. તમે સંભાળો તમારું. અરે દિવાનજી, પણ મને એટલે મહારાજ એવું છે કે તમે એમ માનો છો કે હું સમ્રાટ છું, બરાબર છે, તમે સમ્રાટ છો, પણ બુદ્ધ છે ભિક્ષુ, ભગવી કંથાવાળા પુરુષ, એ મહાસમ્રાટ છે. અને તમે એમ માનો છો હું સમ્રાટ છું, તમારું નાનકડું રાજ્ય છે, કપિલવસ્તુ નગરીનો મહારાજા શુદ્ધોદન નામ સાંભળ્યું છે ને, એનો દીકરો ગૌતમ, એ બધું છોડીને જે ભગવી પહેરી છે એ ભગવાન બુદ્ધ છે. તમારી જેવા કેટલાય ખંડિયા રાજા આંટા મારે છે એની પાસે. અને મહારાજ સાંભળો, વિશ્વમાં ભોગવનાર કરતા ભોગનો ત્યાગ કરનાર મહાન છે. ભોગ ભોગવમાં આપણે એમ મહાન માનીએ છીએ કે આની પાસે કેટલી સમૃદ્ધિ છે અને જમવામાં કેટલા ભોજન જમે છે ને કેવી કેવી ગાડીઓ રાખે છે ને કેવા બંગલા છે એને મહાન ગણીએ છીએ, ભોગવે છે એને મહાન ગણીએ છીએ. ત્યારે શાસ્ત્ર અને ભગવાન એમ કહે છે કે ભોગ ભોગવનાર મહાન નથી, ભોગનો ત્યાગ કરનાર મહાન છે. અને વાત સાચી, એક સિઝનમાં કેરી તો છોડી જવો, એક મહિનો મીઠા તમે ગળ્યું ન ખાવું એમ છોડી દો, કે ખાંડ નહીં ખાવી, સાકર નહીં ખાવી, ગળ્યું નહીં ખાવાનું, બોલો. ત્યાગ કરવો મહાન છે, અને એ મહાન છે. સમજાયું પ્રસન્નજીતને? પછી ગયા છે, મસ્તક નમાવ્યું છે, પછી ઘણી બધી કથા હોય છે. પણ આવું સમજાવનારા દીવાનો કેટલા હોય, બહુ મોટી વાત છે. માચે નીચી ટેલ મળે તો માને ભાગ્ય છો. વચનામૃતમાં શ્રીજી મહારાજે 31માં કીધું, 32માં, 31-32 છે. ટેલ ચાકરી કરે એ ભક્તિ વાળો છે. ટેલ એટલે શું, ચાકરી એટલે શું? નીચી ટેલ મળે તો માને ભાગ્ય છો. આ ટેલ છે ને એ ટહેલવું ઉપરથી છે. ટહેલવું એટલે હરવું ફરવું. શેના માટે? ભિક્ષા માટે ટેલ ફરવું. અને ચાકરી એટલે શું? ચરણ દબાવવા, એમને ભોજન પાન આ તે શરીરનું, એ ચાકરી કહેવાય. અને એના માટે ચીજ વસ્તુઓ માટે જે દોડવું, હરવું, ફરવું, એને ટેલ કહેવાય. ટહેલવું, જ્યાં જવું હોય ત્યાં જાય. પહેલાના જમાનામાં ભિક્ષા હતી, ભિક્ષા માગીને થતું, એટલે ટેલ નાખવી એટલે ટહેલવું, સેવા કરવી. એની સેવાથી પણ ભગવાન રાજી થાય. પણ ક્યારે? અહંકાર મૂકીને કરે, નીચા નમીને કરવું. અને સેવા કરીએ એમાં જો ભાઈ માન અપમાન થાય જ. કે તમે કોઈ પણ પ્રસંગે ક્યાંય સેવા કરવા જાઓ, તમારે બધું આપણું ધાર્યું થાય, ત્યારે એમાં જ માનની, સન્માનની બધી ખબર પડે, અથડામણ થાય. એ બધું મૂકીને કરવું. ઝીણાભાઈ એમને ઉપાડીને ચાલ્યા. પછી તો ગામમાં લોકો હોય તો કોઈને કોઈ આવી ગયા, લીધું. પણ નોંધ તો લઈ લે છે ને ભગવાન. બસ ઘરે લાવ્યા, સાંભળજો, પોતાના જ ઓરડામાં એમનો ખાટલો રાખ્યો. આ ઘરમાં બધાને ક્યાંથી ગમે? કેટલું એને મહાત્મય જાણ્યું છે. ત્યારે આપણે જો લઈ આવીએ ને આવી રીતે, તો અલગ રૂમ એક ગોતીએ કે ભાઈ હવે ક્યાં હશે, ચાલો છોકરાઓ ત્યાં સુવે છે ને આ બાજુ શું છે એ રૂમ આપી દઉં. આ તો રહેણાંક, અને એ પોતાનું એમાં એમનો ઢોલિયો રાખ્યો. જુઓ ને, અદીબાને નહોતું બહુ થોડુંક ગમ્યું, સગી બેન સત્સંગી મહિમાવાળા, તો એમ થઈ ગયું ભાઈ સેવા કરીએ, બધી વાત સાચી, પણ આટલું બધું ન હોય આપણે. અને આ સામાન્ય હરિભગત મોટા હોય તો ઠીક, નાના મોટાની બહુ બોલી હોય છે ને, હોય છે નાના મોટાનો ભેદ છે જ, પણ જ્યારે સેવાની વાત આવે ત્યારે તો દ્રષ્ટિ જુદી. અને સેવા છે ને ઘસાવા માટે છે, યાદ રાખજો. બેનિફિટ માટે નથી કોઈ, એટલે ફાયદા માટે. આપણે એમ કહેવાય છે, કરે સેવા તો પામે મેવા. મેવાની આશાએ જ જઈએ. એટલે જો વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે કોઈ પદાર્થ, કપડાં, લતા, વચ્ચી જ વસ્તુઓ, એની લાલચે જો કોઈ મોટા સંતની પાસે રહેતો હોય તો એને તો લબાડ જેવો જાણો, કૂતરા જેવો જાણો. એટલે કોઈ વસ્તુના પદાર્થ માટે ન સાથે રહેવું કે સેવા કરાવવી કે કરવી. કે ભાઈ ઘણા એવા હોય સાધુને પડખે પડે, શું કામ ભરે ખબર છે? એને સ્કીમના ફ્લેટ વેચાઈ જાય. આ ઘણું બધું હોય આવા ધંધામાં. આપણને લાગે છે સાથે ફરે છે, પણ હવે એમ બધા લાગે હા તો સ્વામીના પડખે રહેનારા ને મારા તો બહુ મોટા સારા, તો એ તો વિશ્વાસો જોઈને સારા જ હોય, એ આપણને કઈ છેતરે કાપે નહીં. અરે મારે જનોય વઢ કાપી નાખે એવા હોય. એટલે જાળવવું, એવું પડખે હોય એટલે બધું સારું જ હોય એવું નથી હોતું. બધા શુભાશયથી નથી હોતા ને, પણ આપણે સમજવાનું છે કે આપણે સાથે રહેવું, સેવા કરવી તો કેવળ ભગવત પ્રસન્નતાને માટે કરવી, કોઈ લાલચે ન કરવી. રઘુવીરજી મહારાજ અક્ષરવાસી થયા ને વડતાલમાં, તો એક પાર્ષદ હતા ને તો બહુ રડે, અતિ રડે ભાઈ, છાના જ ના રે. એટલે કોઈ ગોપાળાનંદ સ્વામીને કીધું કે પેલા પાર્ષદને આટલા બધા રઘુવીરજી મહારાજ વાલા હશે ને એટલું હેત હશે, તો આજ ખબર પડી કે મહારાજશ્રી ધામમાં ગયા તો પાર્ષદ આમ છાનો નથી રહેતો. ગોપાળાનંદ સ્વામી બહુ હસ્યા. પેલા કે કેમ હસો છો સ્વામી? એટલે એ કઈ રઘુવીરજી મહારાજ ધામમાં ગયા એને નથી રોતો, તો એની પડખે રહીને બરફી ને પેંડા ને જલેબી ને આ બધું મળતું હતું, એના પરડિયા ને રડે છે. આ આ ટોપલા ને ટોપલા બધા ચીજ વસ્તુઓ ધાબળીઓ સારા ધોતી ના જોટા ને બધું એ મારા શ્રી પાસે આવે, કોઈને હાથ ના આવવા દે. હવે મહારાજ ભાઈ આ શ્રી વ્યા ગયા એટલે હવે આ એને શું, એને પોતાને થાય હવે બધું આ ક્યાં. પેલી બિલાડી મરી ગઈ નઈ, બહુ બહુ રડતી હતી. તો કે ભાઈ બિલાડી મરી ગઈ એમાં કેમ રડો છો? તો કે હવે હું કેમ કહી શકીશ કે દૂધ બિલાડી પી ગઈ. બિલાડી ને કઈ થોડા રડે છે, પણ હવે દૂધ પી ગયું એમ કેમ કહેવાય છે? એ હાથી મરી ગયો તો એક જણો ઉભો ઉભો ત્યાં એની પડખે રડ્યો. બીજા કે ઓહો તમે બહુ પ્રાણી પ્રેમી છો, પશુ પંખીઓના બહુ પ્રાણી. તો કે એવો પ્રેમ બેમ કઈ નથી, પણ આને દાટવાનો ખાડો મારે કરવાનો છે. પોતાના સ્વાર્થ થી રડતા હોય છે. એટલે આવી કોઈ લૌકિક કામના થી નહીં, સેવા કરવી એટલે તન મન અને ધન થી ઘસાવાની વાત હોય એને સેવા છે, પોતાના ફાયદાથી નહીં. આધ્યાત્મિક ફાયદો ભગવત પ્રસન્નતા એ જરૂર, પણ આ બહુ સમજવા જેવી છે, નહીતર આ લૌકિક સ્વાર્થ ઘૂસી જાય. અને અદીબાની સાથે વાંધો પડ્યો, તમે જાણો છો શરદી થઈ હતી, ને મંગાવ્યું કે લાવો જરા લવિંગ હોય તો ખરડ કરીને લાવો,